वाल्मीकि रामायण अरण्यकांड 48મો સર્ગ। રાવણ દ્વારા પોતાના પરાક્રમનું વર્ણન અને સીતા દ્વારા એનો સખત તિરસ્કાર। સીતા એમ કહેતા રાવણ ક્રોધિત થઈ ગયો અને લલાટમાં ભવા ચડાવીને એ કઠોર શબ્દમાં બોલ્યો, સુંદરી, હું કુબેરનો સાવકો ભાઈ પરમ પ્રતાપી દશગ્રીવ રાવણ છું, તમારું ભલું થાવ। જેમ પ્રજા મૃત્યુના ભયથી સદા ભયભીત રહે છે, એ જ રીતે દેવતા, ગંધર્વ, પિશાચ, પક્ષી અને નાગ સદા જેનાથી ભયભીત થઈને ભાગી જાય છે। જેણે કોઈ કારણવશ પોતાના સાવકાભાઈ કુબેરની સાથે દ્વંદ્વ યુદ્ધ કર્યું હતું અને ક્રોધપૂર્વક પરાક્રમ કરીને રણભૂમિમાં એમને પરાસ્ત કરી દીધા હતા, એ જ હું રાવણ છું। મહારાજ ભયથી દુઃખી થઈને નરવાહન કુબેરે પોતાની સમૃદ્ધશાળી લંકાનો પરિત્યાગ કરીને અત્યારે પર્વત શ્રેષ્ઠ કૈલાસનું શરણું લીધું છે। ભદ્રા, એમનું સુપ્રસિદ્ધ પુષ્પક નામનું સુંદર વિમાન જે ઈચ્છાગામી છે મેં પરાક્રમથી જીતી લીધું છે અને એ જ વિમાન દ્વારા હું આકાશમાં વિચરું છું। મિથિલેશ કુમારી, જ્યારે મને ક્રોધ ચડે છે એ સમયે ઇન્દ્ર વગેરે દેવતાઓ મારો મુખ જોઈને જ ભયથી ધ્રુજી ઉઠે છે અને આમ તેમ ભાગી જાય છે। જ્યાં હું ઊભો રહું છું ત્યાં પવનદેવ પણ ડરીને ધીરે ધીરે વહેવા માંડે છે। મારા ભયથી આકાશમાં પ્રચંડ કિરણો ધરાવતો સૂર્ય પણ ચંદ્રમા જેવો ઠંડો થઈ જાય છે। જે સ્થાન પર હું રોકાઉં છું કે ભ્રમણ કરું છું ત્યાં વૃક્ષોના પાંદડા સુદ્ધા હલતા નથી અને નદીઓના નીર પણ સ્થિર થઈ જાય છે। સમુદ્રની પેલે પાર લંકા નામની મારી સુંદર પુરી છે, જે ઇન્દ્રની અમરાવતી જેવી મનોહર તથા ઘોર રાક્ષસોથી ભરપૂર છે। એની ચારે બાજુ બનેલો સફેદ કિલ્લો એ નગરીની શોભા વધારે છે। લંકાપુરીના મહેલોના વરંડા, લાદીઓ વગેરે સોનાના બનેલા છે અને એના બહારના દરવાજા વૈદુર્યમય છે। એ પુરી બહુ જ સુંદર છે। હાથી, ઘોડા અને રથોથી ત્યાંના રસ્તા ભરચક રહે છે। વિવિધ વાદ્યોનો ધ્વનિ ગુંજતો રહે છે। બધા પ્રકારના મધુર ફળો આપનારા વૃક્ષોથી લંકાપુરી વ્યાપ્ત છે। વિવિધ પ્રકારના ઉદ્યાનો એની શોભા વધારે છે। રાજકુમારી સીતા, તમે મારી સાથે આવીને એ પુરીમાં નિવાસ કરો। મનસ્વીની, ત્યાં રહીને તમે મનુષ્ય સ્ત્રીઓને ભૂલી જશો। સુંદરી, લંકામાં દિવ્ય અને માનુષ ભોગોનો ઉપભોગ કરીને તમે આ મનુષ્ય રામને સ્મરશો નહીં, જેનું આયુષ્ય હવે સમાપ્ત થવા બેઠું છે। વિશાળ લોચના, રાજા દશરથે પોતાના પ્રિય પુત્રને રાજ્ય પર બેસાડીને જે અલ્પ પરાક્રમી મોટા પુત્રને વનમાં મોકલી દીધો, એ રાજ્ય ભ્રષ્ટ, બુદ્ધિહીન અને તપસ્યા કરી રહેલા તાપસ રામને લઈને શું કરશો? આ રાક્ષસોના સ્વામી સ્વયં તમારા દ્વાર પર આવ્યો છે, તમે એની રક્ષા કરો, એની મનથી કામના કરો। તે કામદેવના બાણોથી પીડિત છે, એને તરછોડવો તમારા માટે યોગ્ય નથી। ભીરુ, મને તરછોડીને તમે એ રીતે પસ્તાશો જેમ પુરુષવાને લાત મારીને ઉર્વશી પસ્તાઈ હતી સુંદરી, યુદ્ધમાં મનુષ્ય રામ મારી એક આંગળીની તોલે પણ નથી, તમારા ભાગ્યે હું અહીં આવ્યો છું, તમે મારો સ્વીકાર કરો। રાવણ નામ કહેવાથી વિદેહ કુમારી સીતાની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ। એમણે એકાંત સ્થાનમાં રાક્ષસરાજ રાવણને કઠોર વાણીમાં કહ્યું, અરે ભગવાન કુબેરે તો સગળા દેવતાઓને વંદનીય છે, તું એમને ભાઈ તરીકે ઓળખાવીને આવું પાપ કર્મ કેવી રીતે કરવા ઈચ્છે છે? રાવણ, જેમનો તારા જેવો ક્રૂર, દુર્બુદ્ધિ અને અજિતેન્દ્રિય રાજા છે એ બધા રાક્ષસો અવશ્ય નષ્ટ થઈ જશે। ઇન્દ્રની પત્ની સચિનનું અપહરણ કરીને સંભવ છે કે કોઈ જીવતો રહી જાય, પરંતુ શ્રીરામની પત્ની એવી મુજ સીતાનું હરણ કરીને કોઈ કુશળ રહી શકે નહીં। રાક્ષસ, વ્રજધારી ઇન્દ્રની અનુપમ રૂપવતી ભાર્યા સચિનનો તિરસ્કાર કરીને સંભવ છે કે કોઈ ત્યાર પછી પણ ચિરકાળ સુધી જીવતો રહી જાય, પરંતુ મારા જેવી સ્ત્રીનું અપમાન કરીને તું અમૃત પી લે તો પણ બચી શકવાનો નથી. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 48મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.